મિત્રો, જ્ઞાન એક એવો ખજાનો છે કે જેટલો વહેંચો એટલો વધે છે. પૈસા વહેંચો તો અવશ્ય ઓછા જ થાય, પણ સમજ, અનુભવ અને શીખેલી વાતો વહેંચો તો એ આપણી અંદર વધુ મજબૂત બને છે. જ્યારે આપણે કોઈને શીખવાડીએ છીએ ત્યારે આપણે પોતે પણ બે વાર શીખીએ છીએ, એકવાર સાંભળીને અને બીજી વાર સમજાવીને. ચાણક્યએ પણ કહ્યું હતું, જ્ઞાન એ એકમાત્ર એવી વસ્તુ છે, એકમાત્ર એવી વસ્તુ જે વહેંચવાથી વધે છે. આપણે આજે શું શીખ્યા? એક વિચાર, એક પાઠ હોય કે એક અનુભવ, એ કોઈ પણ વ્યક્તિ સાથે શેર કરીએ, કારણ કે નોલેજ પ્લસ શેરિંગ ઇઝ ઇક્વલ ટુ ડબલ ધ ગ્રોથ. તો ચાલો આજથી જ નક્કી કરીએ, માત્ર શીખવું નહીં, શીખેલી વાતો વહેંચવી પણ. રિમેમ્બર વન થિંગ, શેરિંગ નોલેજ ઇઝ નોટ લૂઝિંગ પાવર, ઇટ્સ મલ્ટીપ્લાઇંગ ઇટ.